શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, દ્વિતીય પ્રકરણ, અધ્યાય પહેલો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામી તિરોધાન થયા તેના 14મા દિવસે પ્રાતઃકાળે સ્નાન સંધ્યા વંદનાદિક નિત્યવિધિ સમાપ્ત કરી ભગવાન શ્રી નારાયણ મુનિએ સંતો ભક્તોની મોટી સભાનું આયોજન કર્યું અને તે સભા મધ્યે પધારી સ્વયં શ્રીહરિ અમૂલ્ય રમણીય સિંહાસન ઉપર વિરાજમાન થયા. તેમના મુખારવિંદની આગળ સદાય રામાનંદ સ્વામીની સાથે ફરનારા મુકુંદાનંદાદિ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ બેઠા. તેમની પાછળ મુક્તાનંદ સ્વામી આદિ સમગ્ર સંતો બેઠા. તેમની પાછળ મયારામાદિ બ્રાહ્મણો, તેમની પાછળ મૂળજી આદિ ક્ષત્રિય ભક્તો, તેમની પાછળ પર્વતભાઈ આદિ વૈશ્ય ભક્તો અને તેમની પાછળ કાળુભાઈ આદિ શુદ્ર ભક્તજનો બેઠા તથા તે સભાના એક અલગ ભાગમાં પુરુષોનો સ્પર્શ ન થાય તે રીતે લાડકીબાઈ આદિ સ્ત્રી ભક્તો બેઠા. તે ચાર વર્ણથી ઇતરના ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીના આશ્રયે ભગવાનનું ભજન કરનારા સમગ્ર ભક્તજનો ચારે વર્ણની સભાની પાછળના ભાગમાં બેઠા. આ રીતે સૌ પોતપોતાની જગ્યાએ સુવ્યવસ્થિત બેસી ગયા ત્યારે મુકુંદાનંદ બ્રહ્મચારી આદિક સર્વે હાથ જોડી શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા, હે નારાયણ મુનિ, તમોને અમારા નમસ્કાર. તમે સ્વાભાવિક આનંદમય સ્વરૂપ સહજાનંદ છો અને સર્વના સ્વામી છો. અમારા સૌના ગુરુસ્થાને બિરાજતા આપ અનંત સદગુણોથી શોભી રહ્યા છો એવા હે મહારાજ, તમો અત્યારે ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીના સ્થાને બિરાજો છો, તેથી અમારા સર્વેના આપ સ્વામી છો, ગુરુ છો. અમે સૌ આપના શિષ્યો છીએ. અમે સર્વે તમારી આજ્ઞા પ્રમાણે આદરપૂર્વક વર્તન કરશું. તેથી અમારે સૌને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો યથાર્થ બોધ આપો, કારણ કે અમારું હિત શેમાં રહેલું છે તે આપ જ યથાર્થ જાણો છો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે મુકુંદાનંદાદિ સર્વ ભક્તોના નિષ્કપટ ભાવવાળા વચનો સાંભળી તેમના ભાવને આદર આપતા શ્રી સહજાનંદ સ્વામી ધર્મશાસ્ત્રને અનુસરનારા પ્રિય વચનોથી સર્વેની ધર્મ મર્યાદાને દ્રઢ કરાવવા માટે તેઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સદબુદ્ધિમાન મુકુંદ બ્રહ્મચારી, તમે તથા ઇતર સર્વે હે ભક્તજનો, તમે પણ મારા વચનો સાંભળો. તમે મારે આશરે રહેલા એકાંતિક ભક્તો છો એમ હું જાણું છું, તેમાં લેશમાત્ર સંશય નથી. આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી મનુષ્યોએ સર્વથા જે કાંઈ પણ કરવું જોઈએ તે સર્વે મુમુક્ષુ એવા આપ સૌ કરો છો. હે ભક્તજનો, ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીએ પૂર્વે તમોને જે જે કાર્યો કરવા પોતપોતાના અધિકાર પ્રમાણે નિયુક્ત કરેલા છે તે સૌએ તે તે સ્થાનમાં રહીને પોતપોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરે રાખવું તથા સ્વામીએ ઉપદેશ કરેલા પોતપોતાના સ્વધર્મનું ત્યાગી તથા ગૃહસ્થ એવા આપ સૌએ નિયમપૂર્વક પાલન કરતા રહેવું. હે સર્વે ભક્તજનો, ધર્મરહિત કોઈપણ કર્મ ભલેને મહાફળ આપનારું હોય છતાં પવિત્ર અને મેધાવી પુરુષે તેનું ગંદા પાણીની જેમ માની સેવન ન કરવું. શતશાસ્ત્રને જાણનારા આર્ય પુરુષોએ જે કાર્યપ્રણાલીની પ્રશંસા કરી હોય તેનું નામ ધર્મ છે અને જે કાર્ય પદ્ધતિની નિંદા કરી હોય તેનું નામ અધર્મ છે. જીવનમાં સદવિદ્યાની પ્રાપ્તિ થવી, શુભધન પ્રાપ્ત થવું કે સુંદર શરીર પ્રાપ્ત થવું, તેમજ શૂરવીરતાનો ગુણ કે સારા કુળમાં જન્મ તથા શરીરમાં નિરોગીપણું પ્રાપ્ત થવું કે સંસારના સંકટોમાંથી હર હંમેશા નીકળવાનો માર્ગ પ્રાપ્ત થતો રહેવો આ સર્વે પૂર્વે પાલન કરેલા ધર્મનો પ્રભાવ છે। તેવી જ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષયો સંકલ્પ માત્રથી સિદ્ધ થતા રહે તે મનુષ્યોએ પૂર્વજન્મમાં પાળેલા પોતાના ધર્મનું ફળ છે એમ જાણવું। હે ભક્તજનો, કોઈ પુરુષ મારે આ ધર્મનું અવશ્ય પાલન કરવું છે એમ શુભ સંકલ્પ કરતો કરતો પણ જો પ્રાણનો ત્યાગ કરે તો તેને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે, તો પછી આ લોકમાં તેનું યથાર્થ પાલન કરવાથી સ્વર્ગાદિકના સુખ પ્રાપ્ત થાય એમાં કહેવું જ શું, અને ધર્મથી મેળવેલી સંપત્તિ જ અંતે સુખ આપનારી થાય છે। જ્યારે અધર્મથી મેળવેલી સંપત્તિ જતે દાહડે દુઃખનું જ કારણ બને છે, કારણ કે શાશ્વત સુખનું કારણ એકમાત્ર ધર્મ જ છે। તે માટે કોઈ પણ રસ્તેથી ધન મેળવવાની ઈચ્છાથી ધર્મનો માર્ગ છોડવો નહીં। શતશાસ્ત્રમાં શ્રદ્ધાવાળા ધર્મનું પાલન કરી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શાંતપણે વર્તતા ધનાઢ્ય ધાર્મિક પુરુષોને ત્યાં વારંવાર ઉત્સવો ઉપર ઉત્સવોના પ્રસંગો આવે છે। તેઓ વારંવાર સ્વર્ગના અધિકારી થાય છે અને હંમેશા સુખનો જ અનુભવ કરે છે। વારંવાર ધર્મનું અનુષ્ઠાન કરવાથી ધાર્મિક સંતાનોની વૃદ્ધિ થાય છે, પરંતુ તેના વંશનો ઉચ્છેદ થતો નથી। ધર્મપાલનથી જ ધન મળે છે અને વિષયભોગ પ્રાપ્ત થાય છે, તેમજ નિરોગી શરીર અને સુખ પણ ધર્મપાલનથી જ મળે છે, અને આત્મા પરમાત્મા સંબંધી યથાર્થ જ્ઞાન પણ ધર્મપાલનથી જ પ્રાપ્ત થાય છે। ધન પ્રાપ્તિની ઈચ્છા હોય કે ઇન્દ્રિયોના વિષયભોગની ઈચ્છા હોય, તે પ્રાપ્ત કરવા મનુષ્યે પહેલાં ધર્મનું પાલન કરવું જોઈએ, કારણ કે ધર્મપાલન કરનારાને જ આ જગતમાં કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી, સર્વે સુલભ થાય છે એમ મારું ચોક્કસ માનવું છે। જેમ પાણી ખૂટવા આવતા ખાબોચિયાના ડેડકાઓ પરવશ થઈ બીજા જળાશય તરફ ગતિ કરે છે, તરસ્યા પક્ષીઓ પરવશ થઈ જળ ભરેલા સરોવર તરફ ગતિ કરે છે, તેમ જગતની સર્વે સંપત્તિ પરવશ થઈને ધર્મનું શુભ આચરણ કરનારા પુરુષ પ્રતિ ગતિ કરે છે। ધર્મ પાલનથી જ રાજ્યસુખ, ધન, શરીરનું આરોગ્ય અને અણિમાદી અષ્ટસિદ્ધિઓ પણ ધર્મ પાલનથી જ પ્રાપ્ત થાય છે। ટૂંકમાં આ લોકમાં કે પરલોકમાં જે કાંઈ સુખ પ્રાપ્ત થાય છે તે એક ધર્મ પાલનથી જ થાય છે, અને ધર્મનો ત્યાગ કરવાથી સર્વેનો નાશ થાય છે। હે ભક્તજનો, જો માનવ સમાજમાં ધર્મની વૃદ્ધિ થાય તો માનવ માત્ર સર્વકાળે સમૃદ્ધ થાય છે, અને જો ધર્મનો ક્ષય થાય તો માનવે સહિત ભૂત પ્રાણી માત્રનો ક્ષય થાય છે। માટે માનવ માત્રે ધર્મનું જ આચરણ કરવું જોઈએ। જે મનુષ્યો શ્રુતિ અને સ્મૃતિમાં કહેલા ધર્મોનું પાલન કરે છે તે આલોકમાં મહાન કીર્તિને પામે છે અને પરલોકમાં પણ અતિ ઉત્તમ સુખના અધિકારી થાય છે। તેથી કેવળ એક ધર્મ જ માનવનો સાચો હિતેચ્છુ મિત્ર છે, કારણ કે જીવ જ્યારે શરીરને છોડીને અન્યત્ર જાય છે ત્યારે તેને સુખી કરવા માત્ર ધર્મ જ તેની પાછળ પાછળ જાય છે, પરંતુ શરીર સાથે અન્ય સર્વેનો નાશ થઈ જાય છે। અર્થાત માતા, પિતા, પત્ની, પુત્રાદિ સર્વે અહીં જ રહી જાય છે, જીવની સાથે તેના હિતેચ્છો મિત્ર થઈને કોઈ જતું નથી। હે ભક્તજનો, ધર્મની હત્યા કરનારાની ધર્મ જ હત્યા કરે છે। અર્થાત જે મનુષ્યો ધર્મને છોડી દે છે તે માનવને ધર્મ પણ છોડી દે છે, જે માનવ ધર્મની રક્ષા કરે છે તે માનવની ધર્મ પણ રક્ષા કરે છે। તેથી મનુષ્ય માત્રે મન, કર્મ, વચને યથાર્થ ધર્મનું પાલન કરવું। મનુષ્યોએ મનમાં કામ વ્યાપે કે ક્રોધના આવેગમાં આવી જવાય છતાં ધર્મ તો કદાપી છોડવો નહીં. કદાચિત કોઈ કારણે મનમાં ઉદ્વેગ વ્યાપે કે કોઈનાથી ભય ઉત્પન્ન થાય અને કોઈ વખતે જીવન જોખમમાં હોય તો પણ માનવે ધર્મ છોડવો નહીં. કોઈ ધન આદિકની પ્રાપ્તિના લોભમાં પણ માનવે ધર્મ છોડવો નહીં. ધર્મનું આચરણ કરવા છતાં મનમાં ધારી રાખેલું સુખ પ્રાપ્ત ન થાય ત્યારે દુઃખી થયેલા મનને અધર્મના માર્ગે જવા દેવું નહીં. પરંતુ તત્કાળ અધર્મમય જીવન જીવનારા પાપી મનુષ્યોના દુઃખની સામે નજર કરી વિચાર કરવો કે પાપ કરનારને છેલ્લે આવા દુઃખો ભોગવવા પડે છે. માટે હે ભક્તજનો, મનુષ્યનું જીવન તૃણપત્રના અગ્રભાગ ઉપર રહેલા ઝાંકળના જળબિંદુ જેવું ચંચળ છે. તેથી ધર્મનું પાલન તત્કાળ કરી લેવું, પરંતુ આયુષ્યના ભરોસે વિલંબ કરવો નહીં. ડાહ્યા વ્યક્તિએ પોતાને અજર અને અમર માની વિદ્યાનો અભ્યાસ કરવો અને ધનનું ઉપાર્જન કરવું, જો એમ ન વિચારે તો તેને માટે કોઈ પ્રવૃત્તિ થાય નહીં. અને મૃત્યુએ મારા માથાના કેશ પકડી રાખ્યા છે, હમણાં જ મને ઉઠાવશે એમ માની ધર્મનું આચરણ કરી લેવું. હે ભક્તજનો, જે મનુષ્યનો એક પણ દિવસ ધર્મના અનુષ્ઠાન વિનાનો ખાલી જાય છે તે માનવ તો ધમણની માફક માત્ર વ્યર્થ શ્વાસ લે છે એમ ડાહ્યા પુરુષો મનમાં જાણે છે. જો પોતાનાથી ધર્મનો નાશ ન થાય અને યથાર્થ ધર્મનું પાલન થતું રહે ને કદાચ હાથમાં ભિક્ષાપાત્ર લઈ ભીખ માગીને જીવવું પડે તો પણ માનવ પોતે એમ જાણે કે હું મોટો ધનપતિ છું, પરંતુ પોતાને કંગાલ માને નહીં. કારણ કે ધર્મશીલ પુરુષોનું સ્વધર્મ એ જ સાચું ધન છે. હે ભક્તજનો, સામ્રાજ્યાદિ સર્વોત્તમ ધન સંપત્તિની ઈચ્છા રાખનાર પુરુષે પણ ધર્મ પરાયણ થવું. કારણ કે જેમ અમૃત સ્વર્ગનો ક્યારેય ત્યાગ નથી કરતું, તેમ ધન સંપત્તિની સિદ્ધિ ક્યારેય પણ ધર્મનો ત્યાગ કરતી નથી. અર્થાત ધનની સિદ્ધિ માત્ર ધર્મથી જ થાય છે. ધર્મ પાલનનો આવો મોટો મહિમા હોવાથી પરલોકમાં સહાય કરનારા ધર્મનું ધીરે ધીરે નિરંતર પાલન કરી આગળ વધતા રહેવું. કારણ કે કોઈ સાધનથી દૂર ન થઈ શકે તેવા જીવના અજ્ઞાનરૂપ અંધકારને એક ધર્મની સહાયતાથી જ દૂર કરી શકાય છે. હે ભક્તજનો, જે ધર્મનો મેં મહિમા કહ્યો તે ધર્મ છ પ્રકારનો છે એમ ધર્મના ભેદને જાણનારા ઋષિમુનિઓએ કહ્યું છે. એક વર્ણધર્મ, બીજો આશ્રમ ધર્મ, ત્રીજો વર્ણાશ્રમ ધર્મ, ચોથો ગૌણ ધર્મ, પાંચમો નૈમિત્તિક ધર્મ અને છઠ્ઠો સાધારણ ધર્મ. તેમાં સાધારણ ધર્મની વાત હું તમને પ્રથમ જણાવું છું. હે ભક્તજનો, ક્ષમા, દયા, અસૂયાનો ત્યાગ, પવિત્રતા, અનાયાસ, મંગલ, અકારપણ્ય અને નિસ્પૃહપણું આ સર્વે સાધારણ ધર્મો કહ્યા છે. કોઈ પણ મનુષ્ય બાહ્ય શરીરને પીડા આપે કે માનસિક પીડા આપે, છતાં તે પીડા ઉપજાવનાર વ્યક્તિ ઉપર લેશમાત્ર પણ ક્રોધ ન કરે અને તેને મારે પણ નહીં, તે ગુણને ક્ષમા કહેવાય છે. પોતાનો બંધુ વર્ગ હોય કે પછી અન્ય વર્ગ હોય, મિત્ર હોય કે શત્રુ હોય, પણ તેઓને જો આપતકાળ આવે ત્યારે તેમાં પણ પોતાની શક્તિને અનુસારે તેઓનું સર્વ પ્રકારે રક્ષણ કરવું, તે ગુણને દયા કહેવાય છે. ગુણવાન પુરુષોના વિદ્યા આદિક ગુણો ઉપર ક્યારેય દોષનું આરોપણ ન કરે, પરંતુ તેમના અલ્પસરખા ગુણની પણ પ્રશંસા કરે તથા અન્યના દોષો જોઈ મનમાં હરખાય નહીં, આવા ગુણને અનસૂયા કહેવાય છે. ડુંગળી, લસણ આદિ અભક્ષ પદાર્થોનું ભક્ષણ ન કરવું, લોક અને શાસ્ત્રમાં નિંદાને ન પામેલા પુરુષનો સમાગમ કરવો, પોતપોતાના ધર્મનું પાલન કરવું, આ ગુણને શૌચ અર્થાત પવિત્રતા કહેવાય છે. કૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વ્રતો કરવા તે બહુ જ શુભ કર્મ છે. છતાં પણ જો શરીરને પીડા ઉપજાવે છે એમ લાગે तो ते अत्याचार लागतो कर्म न करवो ते गुण ने अनायास कहवाय छे। मन कर्म वचने प्राणी मात्रनो द्रोह क्यारे न करवो, मिथ्या बोलवानो छोड़वो अने सत्य भाषण करवो तथा शास्त्रे जेनी प्रशंसा करी होय तेवाज कर्मनो प्रतिदिन अनुष्ठान करवो ते गुण ने मंगल कहवाय छे। उदार मन थी पोता पासे रहेला अल्प सरखापण पदार्थ माथी कंक ने कंक सत्पात्र मा निरंतर दान करवू ते गुण ने अकार्पण्य कहवाय छे। पोताना प्रारब्ध कर्मने अनुसारे जे कई प्राप्त थयो होय तेमा संतोष राखवो अने पारका द्रव्यनो मन थी पण क्यारे पड़ावी लेवा चिंतवन न करवू तथा शरीरमा अने तेना लगता पदार्थोमा पण आसक्तिनो त्याग करवो ते गुणने निस्पृहता कहवाय छे। हे भक्तजनों, आ प्रमाणे जगतने धारण करनार धर्मनो लक्षण महिमाए सहित संक्षेपथी यथार्थपणे मैं तमने कह्युं। हवे पछी मुमुक्षुओने खास जाणवा योग्य ते धर्म प्राप्तिनो उपाय तमने हूँ जणावुं छुं। आ प्रमाणे श्री नारायणना चरित्ररूप श्रीमद सत्संगी जीवन नामे धर्मशास्त्रना द्वितीय प्रकरण में नारायण मुनि अने मुकुंदानंदादि भक्तजनोना संवाद में धर्मनी प्रशंसानु निरूपण कर्यूं। इनामे प्रथम अध्याय पूर्ण थयो।